अनु आ गई नहीं प्रवीण भाई। चिंता संतान हंतारो यत्पादं गुजरे नव श्रियानां तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो यन्तो सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलादि सेव्यमानं कदाचिदि चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। આજે મને દાન મળ્યું છે અહીંયા ખરેખર બે દિવસથી હું માંગતો હતો કે પ્રશ્ન આપો પ્રશ્ન આપો, પણ આ દાન ખરેખરું દાન છે। એક પ્રશ્ન આવ્યો છે, જીવ જ્યારે સ્થૂલ દેહનો ત્યાગ કરે ત્યારે સૂક્ષ્મ દેહ સાથે જાય છે, તે અજામિલના દૃષ્ટાંતે સમજાવ્યું, પણ સૂક્ષ્મ દેહ એટલે શું? સૂક્ષ્મ દેહ જીવ સાથે ક્યાં સુધી જાય છે? જીવ દેહથી ભિન્ન છે તો જીવનું અંતિમ સ્થાન કયું? જીવાત્માના સ્વરૂપના સંબંધમાં આપણે એક વાત સમજ્યા કે એ બ્રહ્મનો ચિદંશ છે, એટલે ચૈતન્ય જે ગુણધર્મ છે, સત્તા અને આનંદ, અને ત્રીજો ગુણધર્મ ચૈતન્ય, કે ચિદંશ હોવાને કારણે જીવની અંદર સ્વપરના બોધનું સામર્થ્ય આવે છે। જડ પદાર્થથી ચૈતન્ય જીવ છે એનો ભેદ એના જ આધારે છે કે જડ છે એને પોતાની સત્તા અને પોતાના સિવાયની સત્તાનો બોધ નથી, એટલે એને પોતાના હોવાનો અને બીજાના હોવાનો બોધ જડ પદાર્થને નથી હોતો। જીવાત્માને પોતાની અવસ્થા અને પરની સત્તાનો પણ ભૂલ હોય છે, આ એક મુખ્ય તફાવત। સૂક્ષ્મ દેહ જે છે એ અને સ્થૂલ દેહની અંદર મુખ્ય તફાવત એ છે કે છે બંને પાંચ ભૌતિક, બંને જળ છે, તેમ છતાં પણ આપણે જેમ વ્યવહારમાં એને એક સામાન્ય દાખલાથી સમજી શકીએ કે આપણી પાસે રોકડા રૂપિયા હોય, આજકાલ રોકડા રૂપિયાની જગ્યાએ બેંકના ચેક અને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વ્યવહારમાં ચલણમાં આવ્યા છે। જે કામ આપણે રોકડા રૂપિયાથી કરી શકીએ છીએ એ જ કામ આ સાધનો દ્વારા પણ કરી શકીએ છીએ। રોકડા રૂપિયા છે એ સ્થૂલ રૂપ છે, સૂક્ષ્મ રૂપમાં એના અંદર રહેલી જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિ ચેકની અંદર કે ડ્રાફ્ટમાં અથવા તો ક્રેડિટ ડેબિટ કાર્ડની અંદર પણ સ્થાપિત છે. તો જેટલા રૂપિયાનો જથ્થો તમે સાથે લઈને એને ફરતા હો એના સ્થાન ઉપર જો તમે એક નાનકડું કાર્ડ કે એક નાનકડો કાગળનો કટકો છે એ તમે સાથે લઈને જાઓ છો તો એ જ કાર્ય કરે છે જે રોકડા રૂપિયાથી હાર્ડ કેશ જેને કહીએ એનાથી થઈ શકે. તો સ્થૂલ દેહ અને સૂક્ષ્મ દેહની અંદર આ તફાવત છે. સ્થૂલ દેહ દ્રષ્ટિગોચર થાય છે, એના સાથે વ્યવહાર શક્ય બને છે. સૂક્ષ્મ દેહમાં એ જાતનો વ્યવહાર કે એ જાતનો અનુભવ થવો સંભવ નથી, કેમ કે પાર્થિવ તત્વ જેની મુખ્યતા સ્થૂલ દેહની અંદર છે એ તત્વ સૂક્ષ્મ દેહમાં અત્યંત અલ્પ માત્રામાં છે. જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતો કહેવાય છે, પંચીકરણ કે ત્રિવૃતકરણની પ્રક્રિયાથી જેટલા પણ આ ભૂત છે, આ મહાભૂતો જે છે, જળ પદાર્થો, જેમ જલ કહીએ તો એની અંદર પણ જલ સિવાયના અન્ય ચાર તત્વો છે, વાયુ કહો તો વાયુની અંદર પણ તે સિવાયના ચાર તત્વો છે, એમ દરેક તત્વની અંદર દરેક તત્વ કોઈક ને કોઈક રીતથી અંદર સમાયેલું છે, પરંતુ એની ટકાવારી જેમ આપણે કહીએ તો 20-20% આપણે દરેક તત્વના ગણીએ તો 80%ની અંદર જલ તત્વ છે અને બાકીના 20%ની અંદર બાકીના ચાર તત્વો છે. તો જલ પ્રધાન જલ તત્વ છે, વાયુ પ્રધાન વાયુ તત્વ છે. જે જે તત્વને આપણે નામથી ઓળખીએ છીએ એમાં એ તત્વની માત્રા વિશેષ છે, અન્ય માત્રા છે એ અલ્પ છે. જ્યારે શરીર સ્થૂલ બને છે તે વખતે તૈતરીય ઉપનિષદની અંદર આનું વર્ણન કોષના રૂપમાં કરવામાં આવ્યું છે. એ મનુષ્ય છે, જીવાત્મા છે, એના ઉપર કેટલાક કોષ એટલે આવરણો ચઢેલા છે. એ કોષ કયા જાતના છે? આનંદમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, મનોમય કોષ છે, પ્રાણમય કોષ છે, એમ અન્નમય પણ કોષ છે, એમ એની સ્થૂલતા વધતી જાય છે. તો શરીર જે છે એ સ્થૂલતમ એ તત્વનું પરિણામ છે, જેને કારણે એ અનુભવ યોગ્ય બની શકે છે. સૂક્ષ્મ શરીર છે એ સ્થૂલ શરીરની તુલનામાં શક્તિના રૂપમાં એના અંદર સ્થૂલ શરીર જે જે કાર્ય કરે છે એ બધી શક્તિઓ અવ્યક્ત રૂપમાં એની અંદર મોજૂદ છે, પરંતુ અંગ એને ઉપલબ્ધ નહીં હોવાને કારણે એ કાર્યને એ સૂક્ષ્મ શરીર કરી નથી શકતું. સ્થૂલની તુલનામાં એ શરીર સૂક્ષ્મ હોવાને કારણે અન્ય દેહની અંદર એનો પ્રવેશ પણ શક્ય બને છે. ટૂંકમાં અંતઃકરણ, પંચ પ્રાણ, પંચ જ્ઞાનેન્દ્રિય એનું જે સૂક્ષ્મ શક્તિરૂપ જે સ્વરૂપ છે એ સૂક્ષ્મ શરીર છે. અત્યારે જેમ કોઈ વ્યક્તિ ને સ્થૂલ ઇન્દ્રિયો હોય, કાન છે કે નાક છે કે આંખ છે, પરંતુ દૃષ્ટિ સામર્થ્ય જે ચક્ષુર ઇન્દ્રિયની અંદર રહેલી છે એ ઇન્દ્રિય એના અંદર શક્તિશાળી રૂપથી કાર્ય ન કરતી હોય તો સ્થૂલ આંખ હોવા છતાં પણ એ વ્યક્તિ જોઈ નથી શકતો. કાન હોય પરંતુ શ્રવણ શક્તિ જો ન હોય તો કાન સાંભળી નથી શકતો. તે જ રીતે नाक के जीभ में आस्वादन की शक्ति न हो तो आप गंध ग्रहण नहीं कर सकता कि न अपने कोई जातना स्वाद अनुभव कर सकते छे। तो जे शक्ति रूप में ये इंद्रिय रहेली है ये सूक्ष्म शरीर ना अंदर है एम अपने समझव जो अजामिलना जे दृष्टांत में ये बतायू है तो मात्र समझनी दृष्टि थी एवं स्वरूप एवी जातना आँख के एवं जातना फीचर्स एनी अंदर होय एवं जरूरी नहीं पर ए बात ने समझवा माटे कि स्थूल शरीर थी सूक्ष्म शरीर अने सूक्ष्म शरीर थी जीवात्मा ए भिन्न भिन्न तत्वों छे ए बात ने खास समझवानी हूँ समझू छू के कहीं समझाय हे आवी ख्याल में थोड़ा एना पछी बीजो प्रश्न छे कोईपण जीव पुष्टि मार्ग में हो प्रवाह मार्ग में हो मर्यादा मार्ग में हो भगवान की कृपा थी हो अनुग्रह थी हो इच्छा थी हो आनी वच्चे कोई भेद होने हो तो शेना कारण आ बात अपने शुरुआत में चर्ची थी कि जयरे भगवान एक माथी अनेक थवानी इच्छा प्रकट करे छे त्यारे आ सृष्टि बने छे। जड़ अने चेतन आ बन्ने पदार्थों भगवाननी अनेक थवानी इच्छा थी प्रभुना ज स्वरूप माथी परिणाम प्राप्त करे छे। जीवात्मा जे वक्ते ब्रह्म माथी छूटो पड़े छे त्यारे एनु स्वरूप शुद्ध चैतन्य स्वरूप ज छे त्यारे एमा कोई भेद नथी कोन पुष्टिनो कोन मर्यादानो के कोन प्रवाहनो परंतु प्रभु एम इच्छे छे के सृष्टि में अनेक जातनी क्रीड़ा करवी छे अने ए क्रीड़ा जड़ पदार्थोनी साथे तो थई नहीं सके कि जेने पोतानो के परायानो भेदनु ज्ञान नथी तो क्रीड़ा तो अंततः पोताना चिदंश साथे ज शक्य बनशे। प्रभु ने जे जातनी क्रीड़ा जे चिदंशनी साथे करवी छे ते जातनु तारतम्य ए चिदंशमां भगवान प्रकट करे छे अने एना फलस्वरूप प्रभु जेनी साथे उपेक्षापूर्ण रूप थी वर्तवा इच्छे छे ए जीवात्मा प्रवाही जीवात्मा बने छे। प्रभु पोताना वचननिष्ठ जे जीवात्मा ने बनावा मांगे छे मर्यादा जीव बने छे अने जेनी साथे प्रभु अंतरंग क्रीड़ा भगवत स्वरूप सेवाना रूप में एनी साथे क्रीड़ा करवा इच्छे छे ए जीवात्माओ पुष्टि जीव तरीके आ सृष्टि में प्रकट थाय छे। तो आ प्रभुनी इच्छा अथवा वर्ण ने कारणे ज आ जातना भेद प्रकट थाय छे एने तमे चाहो तो कृपाना अंदर भेद मानी शको के अनुग्रह में भेद मानी शको के इच्छा में भेद मानी शको एने जे शब्द तमे जे रीते तमे समझी शको ते समझी शकाय छे। पुरुषोत्तमजीए आ ग्रंथना टीकाना आरंभ में एक बहुत सुंदर बात करी है कि वस्तुतः भगवान बधाना माटे समान ज छे परंतु सृष्टिनी अंदर भगवाननी जीवात्माओ प्रत्ये जे प्रियता छे ए प्रियताना नी टकावारी प्रमाणे भेद भगवान प्रकट करे छे। जेने सर्वाधिक प्रिय भगवान माने छे पुष्टि जीव छे सामान्य रीते प्रिय माने छे ए मर्यादा जीव छे अने न प्रिय न अप्रिय एम तटस्थ दृष्टि थी भगवान जे जीवात्मा प्रत्ये दृष्टि करे छे ए प्रवाही जीव बनी जाए छे एम पुरुषोत्तम जी ए मंगलाचरण में स्पष्ट कर्यु छे। बीजो प्रश्न छे पुष्टि मार्ग में जेनु वर्ण भगवाने कर्यु होय ते जीवोनो देह मर्यादा अने प्रवाही जीवो करता जुदो होय छे ते केवी रीते। देह तो बधा जीवोना सरखा होय छे सरखा देखाय छे आ जटिल प्रश्न छे खरेखर। गई काले आना विषय में मैं थोड़ोक संकेत कर्यो तो बहु विशेष विवेचन नतु कर्यु आपणा व्यवहार में के आपणा अनुभव में आ वस्तु आवी शके ए शक्य नथी पण जेम मैं तमने एक दाखलो आप्यो तो तबला शीखवाना विषय में मारो व्यक्तिगत तो एवं कंक आप बधा में हो खरु मणस घा कार्य करवा इच्छे परंतु ગમે તે કારણસર એક કાર્યમાં એની પ્રવૃત્તિ થતી નથી. મહાપ્રભુજીએ તૃતીય સ્કંદ સુબોધનીજીની અંદર આ વાતની સ્પષ્ટતા કરી છે કે આ જે જગત છે એના ત્રિવિધ સ્વરૂપો છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. પ્રત્યેક પદાર્થના આ ત્રણ રૂપો છે. આપણો દેહ છે, આપણી ઇન્દ્રિયોમાં પણ આ જાતની ત્રિવિધતા છે. એટલે ઇન્દ્રિયોની દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો પાંચ ભૌતિક જે ઇન્દ્રિયો છે, હાથ, નાક, કાન વગેરે, જેનો આપણે એકબીજેને જોઈને અનુભવ કરી શકીએ છીએ, એનું ભૌતિક સ્વરૂપ છે. જે સૂક્ષ્મ શરીરની આપણે અત્યારે ચર્ચા કરી, શક્તિરૂપ જે ઇન્દ્રિયો છે, આ સ્થૂલ ઇન્દ્રિયની અંદર રહેલી શક્તિરૂપ જે ઇન્દ્રિય છે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને પ્રત્યેક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા કોઈને કોઈ દેવ છે. આ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર પણ એ રીતે ભગવાને સ્પષ્ટ કર્યું છે. દાખલા તરીકે નેત્ર છે, મન છે, તો મનના દેવતા ચંદ્ર કહેવાય છે. એમ પ્રત્યેક ઇન્દ્રિયો છે એના કોઈક ને કોઈક અધિષ્ઠાતા દેવતાઓ શાસ્ત્રમાં વર્ણિત છે. દેવતાઓની સાથે સાથે ઇન્દ્રિયોની અંદર અસુરો પણ પોતાનું કોઈક ને કોઈક સ્થાન ધરાવે છે. એટલે ઇન્દ્રિયોની અંદર અસુરો અને દેવો આ બંને પોતપોતાનું આધિપત્ય પ્રકટ કરે છે. જે અસુરો છે, જે દેવ વિરોધી છે, એ એવી ઈચ્છા ધરાવે છે કે સૃષ્ટિનો જે મનુષ્ય એ એવા કર્મો કરે કે જેનાથી અસુર પક્ષ સબલ થાય. દેવતાઓ એવી અપેક્ષા રાખે કે ઇન્દ્રિયો સાત્વિક રહે અને સત્કાર્ય, સાત્વિક કાર્યમાં કે ધર્મ કાર્યની અંદર પ્રવૃત્ત થાય જેથી એમનો પક્ષ સબલ થાય. દેવતાઓ ક્યારે સબલ થાય છે કે જ્યારે દેવતાઓનું પોષણ શાસ્ત્રીય કર્મો દ્વારા, પુણ્ય કર્મ દ્વારા મનુષ્ય કરતો રહે, એમને જે યજ્ઞના ભાગ છે એ પ્રાપ્ત થતા રહે, તો દેવતાઓ છે એ સમૃદ્ધ થતા જાય છે, એમનું સામર્થ્ય વધતું જાય છે. જેમ જેમ એ સામર્થ્ય ઓછું થાય છે એટલે મનુષ્ય દેવતાઓનો ભાગ જે વખતે નથી આપતો ત્યારે દેવ પક્ષ છે એ કમજોર થાય છે, અસુર પક્ષ છે એ પ્રબળ થઈ જાય છે. ગઈકાલે ચર્ચા થતી હતી કે ઓક્ટ્રોય નાબૂદ થઈ ગયા પછી, જે તે શહેરોની અંદર જકાત નાબૂદ થઈ ગયા પછી, સરકારે જે તે સ્થાનોને એવી જાતનો એક આદેશ આપ્યો કે તમારા ગામમાં જકાતથી કયા જાતની આવક થતી હતી એનું અમને એક સર્વે કરી અને આપો, હિસાબ કિતાબ કરી અને અમને દેખાડો, આટલા વર્ષમાં તમને સરેરાશ જકાતથી આવક કેટલી થતી હતી. જકાત એવી વસ્તુ છે કે જે એની ઉઘરાણી કરનાર વ્યક્તિ છે એ